श्री पद्म पुराण सृष्टि खंड अध्याय 30। भगवान श्री नारायण नो महिमा, युगो नो परिचय, प्रलय ना जल मा मार्कंडेय जी ने भगवान ना दर्शन तथा भगवान नी नाभी थी कमल नी उत्पत्ति। भीष्म जी बोलिया, हे ब्रह्मन, तमे भगवान श्री रामचंद्र जी ना महिमा नो वर्णन करियो, हवे फरी ते विष्णु भगवान ना महात्म्यनु प्रतिपादन करो। तेमनी नाभी थी ते स्वर्णमय कमल कई रीते उत्पन्न थयु? प्राचीन काल मा वैष्णवी सृष्टि कमलनी अंदर कई रीते थई? धर्मात्मन, हूँ श्रद्धापूर्वक सांभळवा माटे बैठो छु, तेथी तमे मने भगवान नारायणना यशनी कथा अवश्य संभळावो। पुलस्त्यजीए कह्युं, हे कुरुश्रेष्ठ, तमे उत्तम कुळमां उत्पन्न थया छो, तेथी तमारा मनमां भगवान श्री नारायणना सुयशने सांभळवानी उत्कंठा थई छे, ए उचित ज छे। पुराणोमां जेवुं वर्णन करवामां आव्युं छे, देवताओना मुखे जेवुं सांभळ्युं छे, तथा द्वैपायन व्यासे पोतानी तपस्याथी जोईने जेवुं वर्णन कर्युं छे, ते मारी बुद्धि अनुसार हूँ तमने कहीश। आ विश्व परम पुरुष श्री नारायणनुं स्वरूप छे, એને મારા પિતાજી બ્રહ્માજી પણ સંપૂર્ણ રીતે જાણતા નથી, પછી બીજું કોણ જાણી શકે છે? તે ભગવાન નારાયણ જ મહર્ષિઓના ગુપ્ત રહસ્ય, સર્વ કાંઈ જાણનારાઓના પરમ તત્વ, અધ્યાત્મ વેતાઓના અધ્યાત્મ, અધિદેવ તથા અધિભૂત છે, તેવો જ પરમ મહર્ષિઓના પરબ્રહ્મ છે। વેદોમાં પ્રતિપાદિત યજ્ઞ તેમનું જ સ્વરૂપ છે, વિદ્વાન પુરુષ તેમને જ તપ માને છે। જે કરતા કારક મન બુદ્ધિ ક્ષેત્રજ્ઞ પ્રણવ પુરુષ શાસન કરનારા અને અદ્વિતીય સમજવામાં આવે છે, જે પાંચ પ્રકારના પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન ધ્રુવ તથા અક્ષર તત્વ છે, તે જ પરમાત્મા વિવિધ પ્રકારના ભાવો દ્વારા પ્રતિપાદિત થાય છે, તેવો જ પરબ્રહ્મ છે, તથા તે જ ભગવાન સૌનું સર્જન અને સૌનો સંહાર કરે છે। તે જ આદિ પુરુષનું અમે યજન કરીએ છીએ। જેટલી કથાઓ છે, જે જે શ્રુતિઓ છે, જેને ધર્મ કહે છે, જે ધર્મ પરાયણ પુરુષ છે અને જે વિશ્વ અને વિશ્વના સ્વામી છે, તે બધા ભગવાન નારાયણના સ્વરૂપ જ માનવામાં આવે છે। જે સત્ય છે, જે મિથ્યા છે, જે આદિ મધ્ય અને અંતમાં છે, જે સીમા રહિત ભવિષ્ય છે, જે કોઈ ચર અચર પ્રાણી છે તથા આ બધા સિવાય પણ જે કઈ વસ્તુ છે, તે બધું પુરુષોત્તમ નારાયણ જ છે। હે કુરુનંદન, 4000 દિવ્ય વર્ષોનો સતયુગ કહેવામાં આવ્યો છે, તેની સંધ્યા અને સંધ્યાંશ 800 વર્ષના માનવામાં આવે છે। તે યુગમાં ધર્મ પોતાના ચારે ચરણો પર સ્થિત રહે છે અને અધર્મ એક જ પગ પર સ્થિત હોય છે। તે યુગમાં બધા મનુષ્ય સ્વધર્મ પરાયણ અને શાંત હોય છે। સતયુગમાં સત્ય પવિત્રતા અને ધર્મની વૃદ્ધિ થાય છે। શ્રેષ્ઠ પુરુષ જેનું આચરણ કરે છે, તે જ કર્મ દરેક લોકો દ્વારા કરવામાં આવે અને કરાવવામાં આવે છે। રાજન, સત્યયુગમાં જન્મથી જ ધાર્મિક અથવા નીચ કુળમાં જન્મેલા બધા મનુષ્યોનો આવો જ ધર્મ અનુકૂળ વર્તાવ હોય છે, ધર્મને અનુકૂળ વર્તાવ હોય છે। ત્રેતાયુગનું પ્રમાણ 3000 દિવ્ય વર્ષોનું બતાવવામાં આવ્યું છે, તેની બે સંધ્યાઓ 600 વર્ષની હોય છે। તે યુગમાં ધર્મ 3 ચરણોથી અને અધર્મ 2 પગ પર સ્થિત રહે છે। તે યુગમાં સત્ય અને શૌચનું પાલન તથા યજ્ઞ યાગાદીનું અનુષ્ઠાન થાય છે। ત્રેતામાં ચારે વર્ણોના લોકો માત્ર લોભના કારણે વિકારને પ્રાપ્ત થાય છે। વર્ણ ધર્મમાં વિકાર આવવાથી આશ્રમોમાં પણ દુર્બળતા આવી જાય છે। આ ત્રેતાયુગની દેવ નિર્મિત વિચિત્ર ગતિ છે। દ્વાપર 2000 દિવ્ય વર્ષોનો હોય છે। આ યુગની સંધ્યાઓનું પ્રમાણ 400 વર્ષનું હોય છે। તે યુગના લોકો રજોગુણથી પ્રભાવિત હોવાથી વિશેષ અર્થપરાયણ સઠ બીજાની જીવિકાનો નાશ કરનારા તથા શુદ્ર હોય છે। દ્વાપરમાં ધર્મ બે ચરણ પર અને અધર્મ ત્રણ પગ પર સ્થિત રહે છે. બંને સંધ્યાઓ સહિત કળિયુગનું પ્રમાણ 1200 દિવ્ય વર્ષનું છે. આ ક્રૂરતાનો યુગ છે. આમાં અધર્મ પોતાના ચારે ચરણો અને ધર્મ એક જ ચરણ પર સ્થિત રહે છે. કળિયુગમાં મનુષ્ય કામી તમોગુણી અને દુષ્ટ બુદ્ધિના હોય છે. આ યુગમાં મોટા ભાગે કોઈ સાધક સાધુ અને સત્યવાદી હોતો નથી. લોકો નાસ્તિક હોય છે. બ્રાહ્મણો પ્રતિ તેમની ભક્તિ હોતી નથી. બધા મનુષ્યો અહંકાર ને વશ હોય છે. તેમનામાં પરસ્પર પ્રેમ હોતો નથી. કળિયુગમાં બ્રાહ્મણોનું આચરણ પણ પ્રાય શુદ્રના જેવું હોય છે. આશ્રમોનું વાતાવરણ પણ બગડી જાય છે. જ્યારે યુગનો અંત નજીક હોય છે તે સમયે તો વર્ણોને ઓળખવા પણ મુશ્કેલ થઈ જાય છે. અર્થાત કયો મનુષ્ય કયા વર્ણનો છે એ સમજવું મુશ્કેલ થઈ જાય છે. આ 12000 દિવ્ય વર્ષોનો સમય એક ચતુર્યુગી કહેવાય છે. આવી 1000 ચતુર્યુગી પસાર થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. આ પ્રમાણે બ્રહ્માનું આયુષ્ય પણ સમાપ્ત થઈ જાય છે. ત્યારે કાળ બધા પ્રાણીઓનું આયુષ્ય પૂરું થયું જાણીને જગતનો સંહાર કરવા માટે મહાપ્રલયની શરૂઆત કરે છે. યોગ શક્તિ સંપન્ન સર્વરૂપ ભગવાન નારાયણ સૂર્ય રૂપે પોતાના પ્રચંડ કિરણોથી સમુદ્રના જળને શોષી લે છે. ત્યાર પછી ભગવાન શ્રી હરિ બળવાન વાયુ રૂપે સમસ્ત જગતને કંપાવતા રહીને પ્રાણ અપાન અને સમાન વગેરે દ્વારા આક્રમણ કરે છે. ઘ્રાણેન્દ્રિયોનો વિષય, ઘ્રાણેન્દ્રિય તથા પાર્થિવ શરીર આ ગુણો પૃથ્વીમાં સમાઈ જાય છે. રસનેન્દ્રિય તેનો વિષય રસ અને સ્નેહ વગેરે જળના ગુણ જળમાં લીન થઈ જાય છે. નેત્રેન્દ્રિય તેનો વિષય રૂપ અને મંદતા પટુતા એટલે ચાલાકી વગેરેના વગેરે નેત્રના ગુણ આ બધા અગ્નિ તત્વોમાં પ્રવેશ કરી જાય છે. વાગિન્દ્રિય અને તેનો વિષય સ્પર્શ અને ચેષ્ટા વગેરે વાયુના ગુણ વાયુમાં સમાઈ જાય છે. શ્રવણેન્દ્રિય અને તેનો વિષય શબ્દ તથા સાંભળવાની ક્રિયા વગેરે ગુણ આકાશમાં વિલીન થઈ જાય છે. આ પ્રમાણે કાળરૂપી ભગવાન એક જ મુહૂર્તમાં સંપૂર્ણ લોકની જીવન યાત્રા સમાપ્ત કરી દે છે. મન બુદ્ધિ ચિત્ત અને ક્ષેત્રજ્ઞ બધા પરમેષ્ટિ બ્રહ્માજીમાં લીન થઈ જાય છે અને બ્રહ્માજી ભગવાન ઋષિકેશમાં લીન થઈ જાય છે. પંચ મહાભૂત પણ તે અમિત તેજસ્વી વિભૂમાં પ્રવેશ કરી જાય છે. સૂર્ય વાયુ અને આકાશ નષ્ટ થઈ જતા તથા સૂક્ષ્મ જગત પણ લીન થઈ જતા અમિત પરાક્રમી સનાતન પુરુષ ભગવાન શ્રી વિષ્ણુ બધાને દગ્ધ કરીને પોતાનામાં સમેટીને એકલા જ અનેક હજાર યુગો સુધી એકાણવના જળમાં શયન કરે છે. એ અવ્યક્ત પરમેશ્વર વિશે કોઈ વ્યક્ત જાણી જીવ એ જાણી શકતો નથી કે પુરુષ રૂપ કોણ છે. તે દેવ શ્રેષ્ઠ ને તેમના સિવાય બીજું કોઈ જાણી શકતું નથી. હે ભીષ્મ, એક સમયની વાત સાંભળો. મહામુનિ માર્કંડે એકાણવના જળમાં શયન કરનારા ભગવાનના મુખમાં પ્રવેશ થઈ ગયા. અનેક હજાર વર્ષોના આયુષ્યવાળા તે મહર્ષિ ભગવાનના જ ઉત્કૃષ્ટ તેજથી તેમના ઉદરમાં તીર્થયાત્રાના પ્રસંગે વિચરતા રહીને પૃથ્વીના સમસ્ત તીર્થોમાં ઘૂમતા રહ્યા. અનેક પુણ્ય તીર્થોમાં જળથી યુક્ત વન અને વિવિધ પ્રકારના આશ્રમ તેમને દેખાયા. ઉત્તમ દક્ષિણાઓથી સંપન્ન યજ્ઞો દ્વારા યજન કરવાવાળા યજમાનો તથા યજ્ઞમાં સંમેલિત સેંકડો બ્રાહ્મણોને પણ તેમણે ભગવાનના ઉદરમાં જોયા. ત્યાં બ્રાહ્મણ વગેરે બધા વર્ણોના લોકો સદાચારમાં સ્થિત હતા. ચારે આશ્રમ પોતપોતાની મર્યાદામાં સ્થિત હતા. આ પ્રમાણે ભગવાનના ઉદરમાં સંપૂર્ણ પૃથ્વી પર ફરતા ફરતા માર્કંડેજીને 100 વર્ષથી વધારે સમય વ્યતીત થઈ ગયો. ત્યાર પછી તેઓ ભગવાનના મુખમાંથી બહાર નીકળ્યા. તે સમયે પણ ચારે બાજુ એકારણ વનનું જળ જ દેખાતું હતું. બધી દિશાઓ ધુમ્મસથી આચ્છાદિત હતી. જગત પ્રાણી રહિત હતું. આવી સ્થિતિમાં માર્કંડેજીએ જોયું કે એક વડની ડાળ પર એક નાનકડું બાળક સૂઈ રહ્યું છે. આ જોઈને મુનિને બહુ આશ્ચર્ય થયું. તેઓ તે બાળક વિશે જાણવા ઉત્સુક થઈ ગયા. તેમના મનમાં એવી શંકા થઈ કે મેં ક્યાંક આ બાળકને જોયો છે. તેવો વિચાર કરીને તેઓ તે પૂર્વ પરિચિત બાળકને જોવા આગળ વધ્યા. તે સમયે તેમના નેત્રો ભયથી વ્યાકુળ થઈ રહ્યા હતા. તેમને આવતા જોઈને બાળક રૂપધારી ભગવાને કહ્યું, માર્કંડેય, તમારું સ્વાગત છે. તમે ડરશો નહીં, મારી પાસે ચાલ્યા આવો. માર્કંડેયજી બોલ્યા, આ કોણ છે જે મારું નામ લઈને મને બોલાવી રહ્યો છે? ભગવાને કહ્યું, બેટા, હું તમારો પિતામાં આયુષ્ય આપનાર પુરાણ પુરુષ છું. મારી પાસે તમે કેમ આવતા નથી? તમારા પિતા આંગિરસ મુનિએ પૂર્વકાળમાં પુત્રની કામનાથી તીવ્ર તપસ્યા કરીને મારી જ આરાધના કરી હતી. ત્યારે મેં તે અમિત તેજસ્વી મહર્ષિને તમારા જેવો તેજસ્વી પુત્ર થવાનું સાચું વરદાન આપ્યું હતું. આ સાંભળીને મહાતપસ્વી માર્કંડેયજી બહુ પ્રસન્ન થઈ ગયા. તેમના નેત્ર આશ્ચર્યથી ખીલી ઉઠ્યા. તેઓ મસ્તક પર અંજલિ હાથ જોડીને અંજલિ દ્વારા નામ ગોત્રનું ઉચ્ચારણ કરીને ભક્તિપૂર્વક ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા અને બોલ્યા, હે ભગવાન, હું તમારી માયાને યથાર્થ રૂપે જાણવા ઈચ્છું છું. આ એકારણ વનની વચ્ચે તમે બાળક રૂપે કઈ રીતે સૂઈ રહ્યા છો? શ્રી ભગવાને કહ્યું, હે બ્રહ્મન, હું નારાયણ છું જેમને હજારો મસ્તકો અને હજારો ચરણોથી યુક્ત બતાવવામાં આવે છે. તે વિરાટ પરમાત્મા મારું જ સ્વરૂપ છે. હું સૂર્ય સમાન તેજસ્વી પુરુષ છું. હું દેવતાઓને હવિષ્ય પહોંચાડનાર અગ્નિ છું અને હું જ સાત ઘોડાના રથવાળો સૂર્ય છું. હું જ ઇન્દ્રપદ પર પ્રતિષ્ઠિત થનાર ઇન્દ્ર અને ઋતુઓમાં પરિવત્સર છું. સંપૂર્ણ પ્રાણી તથા બધા દેવતા મારા જ સ્વરૂપ છે. હું સર્પોમાં શેષનાગ અને પક્ષીઓમાં ગરુડ છું. સંપૂર્ણ ભૂતોનો સંહાર કરનાર કાળ પણ મને જ જાણો. સમસ્ત આશ્રમમાં રહેનારા મનુષ્યોનો ધર્મ અને તપ હું જ છું. હું દયાપરાયણ ધર્મ અને દૂધથી ભરેલો મહાસાગર છું તથા જે સત્ય સ્વરૂપ પરમ સત્ય પરમ તત્વ છે તે પણ હું જ છું. એકમાત્ર હું જ પ્રજાપતિ છું. હું જ સાંખ્ય, હું જ યોગ અને હું જ પરમ પદ છું. યજ્ઞ ક્રિયા અને બ્રાહ્મણોનો સ્વામી પણ હું જ છું. હું જ અગ્નિ, હું જ વાયુ, હું જ પૃથ્વી, હું જ આકાશ અને હું જ જળ, સમુદ્ર, નક્ષત્ર અને દશે દિશાઓ છું. વર્ષા, સોમ, મેઘ અને હવિષ્ય બધાના રૂપમાં હું જ છું. શ્રી સાગરની અંદર તથા સમુદ્રના વડભાગનીના મુખ પણ મારો જ મુખમાં પણ મારો જ વાસ છે. હું જ સંવર્તક અગ્નિ બનીને સંપૂર્ણ જળને શોષી લઉં છું. હું જ સૂર્ય છું. હું જ પરમ પુરાતન તથા સર્વનો આશ્રય છું. ભવિષ્યમાં પણ સર્વત્ર હું જ પ્રગટ થઈશ તથા ભાવિ સંપૂર્ણ વસ્તુઓની ઉત્પત્તિ મારાથી જ થાય છે. હે વિપ્રવર, સંસારમાં તમે જે કાંઈ જુઓ છો તે કાંઈ, જે કાંઈ સાંભળો છો ને જે કાંઈ અનુભવ કરો છો તે બધાને મારું જ સ્વરૂપ સમજો. યત કિંચિત તસ્યસે વિપ્ર યત શુણોષિ ચ કિંચન યચ્ચાનુભવસે લોકે તત સર્વમ મામ અનુસ્મરમ. અધ્યાય 36માં 134-135 શ્લોક નંબર. મેં જ પૂર્વકાળમાં વિશ્વનું સર્જન કર્યું છે તથા આજે પણ હું જ કરું છું. તમે મારી સામે જુઓ, હે માર્કંડેય, હું જ દરેક યુગમાં સંપૂર્ણ જગતની રક્ષા કરું છું. આ બધી વાતોને તમે સારી રીતે સમજી લો. જો ધર્મનું સેવન અને શ્રવણની ઈચ્છા હોય તો મારા ઉદરમાં રહીને સુખપૂર્વક વિચરો. હું જ એક અક્ષરનો અને હું જ ત્રણ અક્ષરનો મંત્ર છું. બ્રહ્માજી પણ મારા જ સ્વરૂપ છે. ધર્મ, અર્થ, કામ રૂપ ત્રિવર્ગથી પણ ઓમકાર સ્વરૂપ પરમાત્મા જે સર્વને તાત્વિક દ્રષ્ટિ પ્રદાન કરે છે, કરનાર છે, તે હું જ છું. આ પ્રમાણે કહીને તે મહા બુદ્ધિમાન પુરાણ પુરુષ પરમેશ્વરે મહામુનિ માર્કંડેયજીને તરત જ પોતાના મુખમાં લઈ લીધા અને તે મહામુનિ ભગવાનના ઉદરમાં ચાલ્યા ગયા. તેઓ ત્યાં એકાંત સ્થાનમાં ધર્મ શ્રવણ કરવાની ઈચ્છાથી બેઠેલા અવિનાશી હંસ ભગવાનની પાસે ગયા. ભગવાન હંસ અવિનાશી અને વિવિધ શરીર ધારણ કરનારા છે. તેઓ સૂર્ય ચંદ્રથી રહિત પ્રલય કાળના એકારણ વનના જળમાં વિચરતા જગતના સૃજનનો વિચાર કરીને વિચરે છે. ત્યાર પછી વિમલપતિ મહાત્મા હંસે સૃષ્ટિ રચનાનો વિચાર કર્યો. તે વિશ્વરૂપ પરમાત્માએ વિશ્વનું ચિંતન કર્યું અને પ્રાણીઓની ઉત્પત્તિ વિશે વિચાર કર્યો. તેમના તેજથી અમૃત સમાન પવિત્ર જળ ઉત્પન્ન થયું. પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા સર્વલોક વિધાતા મહેશ્વર શ્રી હરિએ તે મહાન જળમાં વિધિવત જળ ક્રીડા કરી. પછી તેમણે પોતાની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું જે અનેક રંગોના કારણે અત્યંત શોભાયમાન થઈ રહ્યું હતું. તે સ્વર્ણમય કમળ સૂર્ય સમાન પ્રકાશિત થઈ રહ્યું હતું. અધ્યાય 30 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.